वाल्मीकि रामायण किष्किंधा कांड 63मो सर्ग। शंपातीए पाखोयुक्त थईने वानरोने उत्साहित करीने उड़ी जवुं अने वानरोए त्यांथी दक्षिण दिशामां प्रस्थान करवुं। वातचीतमां चतुर महर्षि निशाकरे आ अने बीजी पण घणी वातो कहीने मने समजाव्यो अने श्रीराम कार्यमां सहायक थवाना कारणे મારા સૌભાગ્યની પ્રશંસા કરી। ત્યાર પછી મારી અનુમતિ લઈને તેઓ પોતાના આશ્રમની અંદર ચાલ્યા ગયા। ત્યાર પછી કંદરામાંથી ધીરે ધીરે નીકળીને હું વિંધ્ય પર્વતના શિખર પર ચડી આવ્યો। ત્યારથી તમારા બધાના આવવાની વાટ જોઈ રહ્યો છું। મુનિ સાથે વાતચીત થયા પછી આજ સુધી જે સમય પસાર થયો છે એમાં 8000 ઉપરાંત વર્ષો નીકળી ગયા। મુનિની વાતને હૃદયમાં ધારણ કરીને હું દેશકાળની પ્રતીક્ષા કરતો રહ્યું છું। અહીં મૂળમાં સા ગ્રસતમ 100 વર્ષથી અધિક સમય વીતવાની વાત કહી છે, પરંતુ 8મા સર્ગના 9મા શ્લોકમાં 8000 વર્ષ વીત્યા હોવાનું ચર્ચા છે। તેથી બંનેની એક વાક્યતા માટે અહીં શત શબ્દને 8000 વર્ષનું ઉપલક્ષ માનવું જોઈએ। શ્લોક હતો અદ્ય ત્વેતસ્ય ત્વેતસ્ય કાલસ્ય વર્ષમ શાગ્રસતમ ગતમ દેશકાલ પ્રતિશોસ્મી હૃદયર્કૃત્વા મુનેર્વચ। શાગ્રસતમ એટલે 100 વર્ષથી અધિક, પણ જેમાં આપણે વાત કરીએ 8મા સર્ગના 9મા શ્લોકમાં 8000 વર્ષ વીત્યાની ચર્ચા છે, એટલે આપણે અહીં 8000 ની ચર્ચા કરશું। નિશાકર મુનિ મહાપ્રસ્થાન કરીને જ્યારે સ્વર્ગલોકમાં ગયા ત્યારથી હું અનેક પ્રકારના તર્ક વિતર્કોથી ઘેરાઈ ગયો। સંતાપનો અગ્નિ મને રાત દિવસ બાળતો રહે છે। મારા મનમાં ઘણીવાર પ્રાણ ત્યાગવાની ઈચ્છા થઈ, પરંતુ મુનિના શબ્દોને સ્મરીને હું એ સંકલ્પને ટાળતો આવ્યો છું। એમણે મને પ્રાણ ટકાવી રાખવા માટે જે બુદ્ધિ શિખામણ આપી હતી એ મારા દુઃખને એ જ રીતે દૂર કરી દે છે જેમ પ્રજ્વલિત અગ્નિશિખા અંધકારને। દુરાત્મા રાવણમાં કેટલું બળ છે એ હું જાણું છું। તેથી મેં કઠોર વચનો દ્વારા મારા પુત્રને ધમકાવ્યો હતો કે તે મિથિલેશ કુમારી સીતાની રક્ષા કેમ ન કરી। સીતાનો વિલાપ સાંભળીને અને એમનાથી વિખૂટા પડી ગયેલા શ્રીરામ અને લક્ષ્મણનો પરિચય પ્રાપ્ત કરીને તથા રાજા દશરથ પ્રત્યેના મારા સ્નેહનું સ્મરણ કરીને પણ મારા પુત્રે સીતાની રક્ષા ન કરી। પોતાના આ વર્તનથી એણે મને પ્રસન્ન ન કર્યો, મારું પ્રિય કાર્ય થવા ન દીધું। ત્યાં એકત્ર થઈને બેઠેલા વાનરોની સાથે સંપાતી આ રીતે વાતો કરી જ રહ્યા હતા કે વનચારી વાનરોની સમક્ષ એમની બે નવી પાંખો ફૂટી નીકળી। પોતાના શરીરને નવી નીકળેલ લાલ રંગની પાંખો ધરાવતું જોઈને સંપાતીને અનુપમ આનંદ થયો। એમણે વંચરોને આમ કહ્યું, કપિવરો, અમિત તેજસ્વી રાજર્ષિ નિશાકરની કૃપાથી સૂર્યના કિરણોથી બળી ગયેલી મારી બંને પાંખો ફરી ફૂટી નીકળી છે। યુવાવસ્થામાં મારું જેવું પરાક્રમ અને બળ હતું એવા જ બળ અને પુરુષાર્થનો હું અનુભવ કરી રહ્યો છું। વાનરો, તમે બધી રીતે પ્રયત્ન કરો, ખરેખર તમને સીતાના દર્શન થશે। મને પાખો પ્રાપ્ત થઈ એ તમારા કાર્ય સિદ્ધિના વિશ્વાસને દૃઢ કરનાર છે। એ બધા વાનરોને આમ કહીને પક્ષીઓમાં શ્રેષ્ઠ સંપાતિ પોતાના આકાશગમનની શક્તિનો પરિચય પ્રાપ્ત કરવા માટે એ પર્વતના શિખર પરથી ઉડી ગયા। તેમની આ વાત સાંભળીને શ્રેષ્ઠ વાનરોનું હૃદય પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું। તેઓ પરાક્રમ સાધ્ય અભ્યુદય માટે તૈયાર થઈ ગયા। ત્યાર પછી પવન જેવા પરાક્રમીએ શ્રેષ્ઠ વાનરોએ પોતાને ભૂલી ગયેલા પુરુષાર્થને ફરીથી પ્રાપ્ત કરી લીધો અને વાનરો જનકનંદની સીતાની શોધ માટે ઉત્સુક થઈને અભિજિત નક્ષત્રથી યુક્ત દક્ષિણ દિશા તરફ ચાલી નીકળ્યા। આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષરામાયણ આદિકાવ્યના કિષ્કિંધા કાંડમાં 63મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.